پارا نمبر 20 امن خلق امن خلق السماوات والارض وانزل لكم من السماء ماء فانبتنا به حدائق ذات بهجة فأنبتنا به حدائق ذات بهجة ما كان لكم أن تنبتوا شجرها أإله مع الله بل તો પછી કોણ છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને તમારા માટે આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના દ્વારા એ ખુશનુમા બાગ ઉગાડ્યા જેમના વૃક્ષોનું ઉગાડવું તમારા બસની વાત ન હતી? શું અલ્લાહની સાથે બીજો કોઈ ખુદા પણ આ કામોમાં ભાગીદાર છે? નહીં, બલકે આ જ લોકો સીધો માર્ગ છોડીને જઈ રહ્યા છે. અને કોણ છે જેણે ધરતીને રહેઠાણ બનાવી અને તેમાં નદીઓ વહેવડાવી અને તેમાં પર્વતોના ખૂંટા ખોસી દીધા અને પાણીના બે જથ્થા વચ્ચે આડ ઊભી કરી દીધી? શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કાર્યોમાં સામેલ છે? નહીં, બલકે આ લોકોમાંના મોટા ભાગના લોકો જાણતા નથી. કોણ છે જે વ્યાકુળ લોકોની દુઆ સાંભળે છે જ્યારે તેઓ તેને પોકારે, અને કોણ તેની તકલીફ દૂર કરે છે? અને કોણ છે જે તમને ધરતી ઉપર ખલીફા બનાવે છે? શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કાર્ય કરનારો છે? તમે લોકો ભાગ્યે જ વિચારો છો. અને કોણ છે જે જમીન અને સમુદ્રના અંધકારમાં તમને માર્ગ દેખાડે છે? અને કોણ પોતાની કૃપા પહેલા હવાઓને ખુશખબર લઈને મોકલે છે? શું અલ્લાહ સાથે કોઈ બીજો ખુદા પણ આ કામ કરે છે? ઘણો જ પર અને ઉચ્ચતર છે અલ્લાહ એ શિર્કથી જે આ લોકો કરે છે. મેં અને તે કોણ છે જે સર્જનની શરૂઆત કરે છે અને પછી તેનું પુનરાવર્તન કરે છે, અને કોણ તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપે છે? શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કામોમાં ભાગીદાર છે? કહો કે લાવો પોતાની દલીલ જો તમે સાચા છો. અમને કહો, અલ્લાહના સિવાય આકાશો અને ધરતીમાં કોઈ અદૃશ્યનું જ્ઞાન ધરાવતું નથી, અને તે એટલે કે તમારા ઉપાસ્યો તો આ પણ નથી જાણતા કે ક્યારે તેઓ ઉઠાવવામાં આવશે. બલકે આખિરતનું તો જ્ઞાન જ આ લોકોમાં નથી, બલકે આ લોકો તેના વિશે શંકામાં છે, બલકે આ લોકો તેના પ્રત્યે આંધળા છે. આ ઇનકાર કરનારાઓ કહે છે, શું જ્યારે અમે અને અમારા બાપ દાદા માટી થઈ ગયા હોઈશું તો અમને હકીકતમાં કબરોમાંથી કાઢવામાં આવશે? આ ખબરો અમને પણ બહુ આપવામાં આવી છે, અને અમારી અગાઉ અમારા બાપ દાદાને પણ આપવામાં આવતી રહી છે, પરંતુ આ માત્ર કહાણીઓ જ છે જે પ્રાચીન વખતોથી સાંભળતા આવીએ છીએ. કહો, જરા ધરતી ઉપર હરી ફરીને જુઓ કે અપરાધીઓનો શો અંજામ આવી ચૂક્યો છે. હે નબી, આમની દશા ઉપર દિલગીર ન થાઓ અને આમની ચાલબાજીઓથી કચવાટ અનુભવશો નહીં. તેઓ કહે છે કે ક્યારે પૂરી થશે આ ધમકી જો તમે સાચા છો? કહો, શી નવાઈ કે જે યાતના માટે તમે ઉતાવળ કરી રહ્યા છો તેનો એક ભાગ તમારી નિકટ આવી પહોંચ્યો હોય. હકીકત આ છે કે તારો રબ તો લોકો ઉપર મોટો મહેરબાની કરનાર છે, પરંતુ ઘણા લોકો આભારી થતા નથી. બેશક તારો રબ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ તેમના હૃદયોએ છુપાવી રાખ્યું છે. અને જે કંઈ તેઓ જાહેર કરે છે, આકાશ અને ધરતીની કોઈ છુપી વસ્તુ એવી નથી જે એક સ્પષ્ટ પુસ્તકમાં લખેલી ન હોય. આ હકીકત છે કે આ કુરાન બની ઇસરાયલને એ ઘણી ખરી વાતોની હકીકત બતાવે છે જેમાં તેઓ મતભેદ ધરાવે છે. અને આ માર્ગદર્શન અને કૃપા છે ઈમાન લાવનારાઓ માટે. બેશક આવી જ રીતે તારો રબ આ લોકો વચ્ચે પણ પોતાના હુકમથી ફેંસલો કરી દેશે, અને તે જબરજસ્ત અને બધું જ જાણનાર છે. પછી હે નબી, અલ્લાહ ઉપર ભરોસો રાખો, બેશક તમે બિલકુલ સત્ય ઉપર છો. તમે મરદાઓને સંભળાવી શકતા નથી, ન એ બહેરાઓ સુધી પોતાનો સાથ પહોંચાડી શકો છો જે પીઠ ફેરવીને નાસી જઈ રહ્યા હોય. અને ના આંધળાઓને રસ્તો બતાવી ભટકવાથી બચાવી શકો છો. તમે તો પોતાની વાત એ જ લોકોને સંભળાવી શકો છો જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે અને પછી આજ્ઞાંકિત બની જાય છે. અને જ્યારે અમારી વાત પૂરી થવાનો સમય તેમની ઉપર આવી પહોંચશે, તો અમે તેમના માટે એક પ્રાણી ધરતીમાંથી કાઢીશું જે તેમની સાથે વાતચીત કરશે કે લોકો અમારી આયતો ઉપર વિશ્વાસ કરતા ન હતા. કુલ્લી ઉમ્મતિન ફરજા, અને જરા કલ્પના કરો એ દિવસની જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એ લોકોને ટોળાબદ્ધ ઘેરી લાવીશું જેઓ અમારી આયતોને ખોટી ઠેરવતા હતા. પછી તેમને તેમના પ્રકાર મુજબ વર્ગવાર ગોઠવવામાં આવશે. જ્યારે સૌ આવી જશે તો તેમનો રબ તેમને પૂછશે, તમે મારી આયતોને ખોટી ઠેરવી, જો કે તમને તેનું પૂરેપૂરું જ્ઞાન ન હતું. જો આ નહીં તો તમે બીજું શું કરી રહ્યા હતા? અને તેમના જુલ્મના ફળ સ્વરૂપે યાતનાનો વાયદો તેમની સાથે પૂરો કરવામાં આવશે. ત્યારે તેઓ કંઈ પણ નહીં બોલી શકે. શું તેમને સૂચતું ન હતું કે અમે રાત તેમના આરામ માટે બનાવી હતી અને દિવસને પ્રકાશિત કર્યો હતો? આમાં ઘણી નિશાનીઓ હતી એ લોકો માટે જેઓ ઈમાન લાવતા હતા. અને શું વીતશે એ દિવસે જ્યારે સૂર ફૂંકવામાં આવશે અને હેપતાઈ જશે એ સૌ જેઓ આકાશો અને ધરતીમાં છે, સિવાય એ લોકોના જેમને અલ્લાહ આ હેબતથી બચાવવા ચાહશે. અને સૌ આજીજીપૂર્વક તેની સમક્ષ હાજર થઈ જશે. આ જે તું પર્વતો જુએ છે અને સમજે છે કે મજબૂત જામેલા છે, પરંતુ તે વખતે તે વાદળોની જેમ ઉડી રહ્યા હશે. આ અલ્લાહની કુદરતની કરામત હશે જેણે દરેક વસ્તુને ઢાંપણપૂર્વક મજબૂત ઊભી કરી છે. તે બરાબર જાણે છે કે તમે શું કરો છો. જે વ્યક્તિ ભલાઈ લઈને આવશે તેને તેનાથી વધુ સારો બદલો મળશે, અને એવા લોકો એ દિવસની હેબતથી સુરક્ષિત હશે. ઇલ્લા મા કુન્તુમ અને જે બુરાઈ લઈને આવશે એવા સૌ લોકો ઊંધા મોડે આગમાં ફેંકવામાં આવશે. શું તમે આ સિવાય કોઈ બદલો પામી શકો છો કે કરો તેવું પામો? હે નબી, આમને કહો, મને તો આ જ હુકમ આપવામાં આવ્યો છે કે આ શહેર મક્કાના રબની બંદગી કરું, જેણે આને હરમ બનાવ્યું છે અને જે દરેક વસ્તુનો માલિક છે. મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસ્લિમ બનીને રહું. અને આ કુરાન વાંચીને સંભળાવું. હવે જે સીધો માર્ગ અપનાવશે તે પોતાના જ ભલા માટે સીધો માર્ગ અપનાવશે, અને જે ગુમરાહ થઈ જાય તેને કહી દો કે હું તો માત્ર ચેતવી દેનાર છું. અમને કહો, પ્રશંસા અલ્લાહ જ માટે છે, ટૂંકમાં જ તે તમને પોતાની નિશાનીઓ દેખાડી દેશે અને તમે તેમને ઓળખી લેશો, અને તારો રબ અજાણ નથી એ કાર્યોથી જે તમે કરો છો. સૂરે કસસ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન મીમ. આ સ્પષ્ટ ગ્રંથની આયતો છે. અમે મૂસા અને ફિરૌનની કેટલીક ઘટનાઓ તમને સાચો સાચ સંભળાવીએ છીએ, એવા લોકોના ફાયદા માટે જેઓ ઈમાન લાવે. હકીકત એમ છે કે ફિરૌને ધરતી ઉપર વિદ્રોહ કર્યો અને તેના રહેવાસીઓને જૂથોમાં વહેંચી નાખ્યા. તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો. હકીકતમાં તે બગાડ ફેલાવનારા લોકોમાંથી હતો. ونجعلهم أئمة ونجعلهم الورثة. અને અમે આ ઈરાદો ધરાવતા હતા કે એ લોકો ઉપર કૃપા કરીએ જેમને ધરતીમાં અપમાનિત બનાવી મૂકવામાં આવ્યા હતા, અને તેમને સરદાર બનાવી દઈએ અને તેમને જ વારસ બનાવીએ. અને ધરતીમાં તેમને સત્તા આપીએ અને તેમના વડે ફિરાઉન અને હામાન અને તેમના લશ્કરોને એ જ દેખાડી દઈએ જેનો તેમને ડર હતો. અમે મૂસાની માને ઈશારો કર્યો, આને ધવડાવો, પછી જ્યારે તને આના જીવનો જોખમ લાગે તો આને નદીમાં નાખી દે અને કોઈ ભય અને દુઃખ ન રાખ. અમે આને તારી જ પાસે લઈ આવીશું અને આને પેગમ્બરોમાં સામેલ કરીશું. છેવટે ફિરાઉનના કુટુંબીજનોએ તેને નદીમાંથી કાઢી લીધો, જેથી તે તેમનો શત્રુ અને તેમના માટે દુઃખનું કારણ બને. હકીકતમાં ફિરાઉન અને હામાન તથા તેમના લશ્કર પોતાની યુક્તિમાં મોટી ભૂલ કરનારા હતા. ફિરાઉનની પત્નીએ તેને કહ્યું, આ મારા અને તારા માટે આંખોની ઠંડક છે, આને કતલ ન કરો, શી ખબર કે આ આપણા માટે ફાયદાકારક પુરવાર થાય અથવા આપણે આને પુત્ર બનાવી લઈએ. અને તેઓ પરિણામથી બેખબર હતા. બીજી તરફ મૂસાની માનું હૃદય અધીરું થઈ રહ્યું હતું, તે તેનું રહસ્ય ખુલ્લું પાડી દેત જો અમે તેને સાંત્વન ન આપ્યું હોત, જેથી તે અમારા વચન ઉપર ઈમાન લાવનારા લોકોમાંથી હોય. તેણે બાળકની બહેનને કહ્યું, આની પાછળ પાછળ જા. આથી તે દૂરથી તેને આવી રીતે જોતી રહી કે દુશ્મનોને આની ખબર ન પડી. અને અમે બાળક ઉપર અગાઉથી જ ધવડાવનારીઓના સ્તન હરામ કરી દીધા હતા. આ સ્થિતિ જોઈને તે છોકરીએ તેમને કહ્યું, હું તમને એવા ઘરનું ઠેકાણું આપું જેના લોકો આના ઉછેરની જવાબદારી ઉપાડે અને શુભેચ્છા સાથે તેને રાખે. આવી રીતે મૂસાને અમે તેની માતા પાસે પાછો લઈ આવ્યા જેથી તેની આંખો ઠંડી થાય અને તે દુઃખી ન થાય અને જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો હતો. પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી. જ્યારે મૂસા પોતાની સંપૂર્ણ યુવાવસ્થાએ પહોંચી ગયો અને તેનું ઉછેર પૂર્ણ થઈ ગયું તો અમે તેને ડાપણ અને જ્ઞાન એનાયત કર્યા. અમે ભલા માણસોને આવો જ બદલો આપીએ છીએ. એક દિવસે તે શહેરમાં એવા સમયે દાખલ થયો જ્યારે શહેરવાસીઓ ગાફેલ હતા. ત્યાં તેણે જોયું કે બે માણસો લડી રહ્યા છે. એક તેની પોતાની કોમનો હતો અને બીજો તેની દુશ્મન કોમ સાથે સંબંધ ધરાવતો હતો. તેની કોમના માણસે દુશ્મન કોમવાળા વિરુદ્ધ તેને મદદ માટે બોલાવ્યો. મૂસાએ તેને એક મુક્કો માર્યો અને તેને ખતમ કરી નાખ્યો. આ કૃત્ય થતાં જ મૂસાએ કહ્યું, આ શૈતાનનું કામ છે, એ સખત દુશ્મન અને ખુલ્લો ગુમરાહ કરનાર છે. પછી એ કહેવા લાગ્યો, હે મારા રબ, મેં મારી ઉપર જુલ્મ કરી નાખ્યો, મને ક્ષમા કરી દે. આથી અલ્લાહે તેને માફી બક્ષી. તે મોટો માફ કરનાર અને દયાળુ છે. મુસાએ નિશ્ચય કર્યો, હે મારા રબ, આ ઉપકાર જે તે મારી ઉપર કર્યો છે તે પછી હવે હું ક્યારેય પણ અપરાધીઓનો મદદગાર નહીં બનું. બીજા દિવસે તે વહેલી સવારે ડરતો ડરતો અને બધી બાજુએથી ભયનું ધ્યાન રાખતો શહેરમાં જઈ રહ્યો હતો કે અચાનક જુએ છે કે એ જ માણસ જેણે ગઈકાલે તેને મદદ માટે બોલાવ્યો હતો આજે ફરી તેને પોકારી રહ્યો છે. મૂસાએ કહ્યું, તું તો બહુ બહેકી ગયેલો માણસ છે. પછી જ્યારે મૂસાએ ઈરાદો કર્યો કે દુશ્મન કોમના માણસ ઉપર હુમલો કરે તો તે બોલી ઉઠ્યો, હે મૂસા, શું આજે તું મને એવી જ રીતે મારી નાખવા લાગ્યો જેવી રીતે ગઈકાલે એક માણસને મારી ચૂક્યો છે? તું આ દેશમાં જોરાવર બનીને રહેવા ચાહે છે? સુધારણા કરવા નથી ચાહતો? આ પછી એક માણસ શહેરના પેલે છેડેથી દોડતો આવ્યો અને બોલ્યો, મૂસા, સરદારોમાં તારી હત્યા કરવા માટે સલાહ થઈ રહી છે, અહીંથી નીકળી જા, હું તારો હિતેચ્છુ છું. આ ખબર સાંભળતા જ મૂસા ડરતો ડરતો નીકળી પડ્યો અને તેણે દુઆ કરી, હે મારા રબ, મને જુલમી લોકોથી બચાવો. ઓનમ મિસરથી નીકળીને જ્યારે મૂસાએ મદ્યનની દિશા પકડી તો તેણે કહ્યું, આશા છે કે મારો રબ મને સીધો માર્ગ દેખાડી દેશે. અને જ્યારે તે મદ્યનના કુવા ઉપર પહોંચ્યો તો તેણે જોયું કે ઘણા લોકો પોતાના ઢોરોને પાણી પાઈ રહ્યા છે, અને તેમનાથી દૂર એક બાજુએ બે સ્ત્રીઓ પોતાના ઢોરોને રોકી રહી છે. મૂસાએ એ સ્ત્રીઓને પૂછ્યું, તમને શું મુશ્કેલી છે? તેમણે કહ્યું, અમે અમારા ઢોરોને પાણી પીવડાવી શકતા નથી જ્યાં સુધી આ ભરવાળો પોતાના ઢોર કાઢી લઈ ન જાય, અને અમારા પિતા એક અત્યંત વૃદ્ધ માણસ છે. આ સાંભળીને મૂસાએ તેમના ઢોરોને પાણી પીવડાવ્યું, પછી છાયણે જઈ બેઠો અને બોલ્યો, પરવરદિગાર, જે ભલાઈ પણ તું મારી ઉપર ઉતારે તેનો હું મોહતાજ છું. બહુ વાર થઈ ન હતી ત્યાં એ બંને સ્ત્રીઓમાંથી એક લજ્જાપૂર્વક ચાલતી તેની પાસે આવી અને કહેવા લાગી, મારા પિતા આપને બોલાવી રહ્યા છે જેથી આપે અમારા માટે ઢોરોને જે પાણી પીવડાવ્યું છે તેનું વળતર આપને ચૂકવે. મૂસા જ્યારે તેમની પાસે પહોંચ્યો અને પોતાની આખી કહાણી તેને સંભળાવી તો તેણે કહ્યું, કોઈ ભય ન રાખો, હવે તમે જાલિમ લોકોથી બચી નીકળ્યા છો. આ બંને સ્ત્રીઓમાંની એકે પોતાના બાપને કહ્યું, પિતાજી, આ માણસને નોકર તરીકે રાખી લો, સૌથી ઉત્તમ માણસ જેને તમે નોકર રાખી શકો તે એ જ હોઈ શકે જે સશક્ત અને ઈમાનદાર હોય. કોણ તેના બાપે મૂસાને કહ્યું, મારી ઈચ્છા છે કે મારી આ બે પુત્રીઓમાંથી એકનો વિવાહ તમારી સાથે કરી દઉં, એ શરતે કે તમે 8 વર્ષ સુધી મારે ત્યાં નોકરી કરો, અને જો 10 વર્ષ નોકરી કરો તો એ તમારી મરજી છે. હું તમારી સાથે બળજબરી કરવા નથી માંગતો. તમે ઇન્શાઅલ્લાહ મને સદાચારી જોશો. મૂસાએ જવાબ આપ્યો, આ વાત મારી અને તમારી વચ્ચે નક્કી થઈ ગઈ. આ બંને મુદ્દતોમાંથી જે પણ હું પૂરી કરું તે પછી કોઈ અન્યાય મારી સાથે ન થાય, અને જે કંઈ કોલ કરાર આપણે કરી રહ્યા છીએ અલ્લાહ તેની ઉપર સાક્ષી છે. જ્યારે મૂસાએ મુદ્દત પૂરી કરી દીધી અને તે પોતાના કુટુંબીઓને લઈને ચાલી નીકળ્યો તો તૂરની તરફ તેને એક આગ દેખાઈ. તેણે પોતાના કુટુંબીઓને કહ્યું, થોભો, મેં એક આગ જોઈ છે, કદાચ હું ત્યાંથી કોઈ ખબર લઈ આવું અથવા તે આગમાંથી કોઈ અંગારો જ ઉઠાવી લાવું જેનાથી તમે તાપણી કરી શકો. ત્યાં પહોંચ્યો તો ખીણના જમણા કિનારે મુબારક જગ્યામાં એક વૃક્ષમાંથી બોલાવવામાં આવ્યો, હે મૂસા, હું જ અલ્લાહ છું, તમામ દુનિયાવાળાઓનો માલિક. અને હુકમ આપવામાં આવ્યો કે નાક પોતાની લાઠી. જેવું મૂસાએ જોયું કે તે લાઠી સાપની જેમ વળખાઈ રહી છે, તો તે પૂંઠ ફેરવીને નાઠો અને તેણે પાછું વળીને જોયું પણ નહીં. હુકમ થયો, પાછો ફર અને ડર નહીં, તું બિલકુલ સલામત છે. પોતાનો હાથ બગલમાં નાખ, ચળકતો નીકળશે કોઈ તકલીફ વિના. અને ભયથી બચવા માટે પોતાનો હાથ જોરથી બગલમાં દબાવી લે. આ બે ખુલ્લી નિશાનીઓ છે તારા રબ તરફથી ફિરઔન અને તેના દરબારીઓ સમક્ષ રજૂ કરવા માટે. તેઓ ઘણા નાફરમાન લોકો છે. મૂસાએ કહ્યું, મારા માલિક, હું તો તેમના એક માણસની હત્યા કરી ચૂક્યો છું, ડરું છું કે તેઓ મને મારી નાખશે. અને મારો ભાઈ હારૂન મારા કરતાં વધુ વાકપટુ છે, તેને મારી સાથે મદદગાર તરીકે મોકલ, જેથી તે મારું સમર્થન કરે. મને બીક છે કે તેઓ મને ખોટો ઠેરવશે. ફરમાવ્યું, અમે તારા ભાઈ વડે તારા હાથ મજબૂત કરીશું અને તમને બંનેને એવો પ્રતાપ આપીશું કે તેઓ તમારું કશું બગાડી શકશે નહીં. અમારી નિશાનીઓની તાકાતથી વર્ચસ્વ તમને અને તમારા અનુયાયીઓને જ મળશે. પછી જ્યારે મૂસા એ લોકો પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઈને પહોંચ્યો તો તેમણે કહ્યું, આ બનાવટી જાદુ સિવાય કશું નથી અને આ વાતો તો અમે પોતાના બાપ દાદાના જમાનામાં ક્યારેય સાંભળી પણ નથી. إنه لا يفلح મૂસાએ જવાબ આપ્યો, મારો રબ એ વ્યક્તિની હાલતથી બરાબર વાકેફ છે જે તેની તરફથી માર્ગદર્શન લઈને આવી છે, અને તે જ વધારે સારી રીતે જાણે છે કે અંતિમ પરિણામ કોનો સારો આવવાનો છે. હકીકત આ છે કે જુલમીઓ કદાપી સફળતા પામતા નથી. અને ફિરાઉને કહ્યું, હે દરબારીઓ, હું તો પોતાના સિવાય તમારા કોઈ ખુદાને જાણતો નથી. હામાન ઈંટો પકવીને મારા માટે એક ઊંચી ઇમારત તો બનાવડાવ, કદાચ તેની ઉપર ચઢીને હું મૂસાના ખુદાને જોઈ શકું. હું તો આને જુઠ્ઠો સમજું છું. તેણે અને તેના લશ્કરોએ ધરતીમાં નાહક પોતાની મોટાઈનો ઘમંડ કર્યો અને સમજ્યા કે તેમને ક્યારે અમારી તરફ પાછા ફરવાનું જ નથી. છેવટે અમે તેને અને તેના લશ્કરોને પકડ્યા અને સમુદ્રમાં ફેંકી દીધા. હવે જોઈ લો કે એ જુલમીઓનો શું અંજામ આવ્યો. અમે તેમને જહન્નમ તરફ બોલાવનારા અગ્રેસર બનાવી દીધા અને કયામતના દિવસે તેઓ ક્યાંયથી કોઈ મદદ નહીં મેળવી શકે. અમે આ દુનિયામાં તેમની પાછળ ફિટકાર લગાવી દીધી અને કયામતના દિવસે તેઓ ઘણી બુરી હાલતમાં સપડાયેલા હશે. આગળની પેઢીઓને નષ્ટ કર્યા પછી અમે મૂસાને ગ્રંથ એનાયત કર્યો, લોકો માટે આંખો ઉઘાડનાર બનાવીને, માર્ગદર્શન અને કૃપા બનાવીને, જેથી કદાચ લોકો બોધ ગ્રહણ કરે. હે નબી, તમે એ વખતે પશ્ચિમી ખૂણામાં હાજર ન હતા જ્યારે અમે મૂસાને આ શરિયતનો હુકમ એનાયત કર્યો, અને ન તો તમે સાક્ષીઓમાં સામેલ હતા. બલકે એ પછી તમારા જમાના સુધી અમે અનેક પેઢીઓ ઉઠાવી ચૂક્યા છીએ અને તેમની ઉપર ઘણો સમય પસાર થઈ ગયો છે. તમે મધ્યનવાસીઓ વચ્ચે પણ મોજૂદ ન હતા કે તેમને અમારી આયતો સંભળાવી રહ્યા હોત, પરંતુ એ વખતની આ ખબરો મોકલનારા અમે છીએ. અને તમે તૂરની તળેટીમાં પણ એ વખતે મોજૂદ ન હતા જ્યારે અમે મૂસાને પહેલી વખતે પોકાર્યો હતો, પરંતુ આ તમારા રબની કૃપા છે કે તમને આ ખબરો આપવામાં આવી રહી છે, જેથી તમે એ લોકોને ચેતવી દો કે જેમની પાસે તમારી પહેલા કોઈ ચેતવનાર આવ્યો નથી. કદાચ તેઓ બોધ ગ્રહણ કરે. અને આ અમે એટલા માટે કર્યું કે ક્યાંક એવું ન થાય કે તેમના પોતાના કર્તૃકોના કારણે કોઈ મુસીબત જ્યારે તેમની ઉપર આવે તો તેઓ કહે, હે પરવરદિગાર, તે કેમ અમારી તરફ કોઈ રસૂલ ન મોકલ્યો કે જેથી અમે તારી આયતોનું અનુસરણ કરતા અને ઈમાનવાળા લોકોમાંથી હોત. પરંતુ જ્યારે અમારે ત્યાંથી સત્ય તેમની પાસે આવી ગયું તો તેઓ કહેવા લાગ્યા, કેમ આને એ જ આપવામાં ન આવ્યું જે મૂસાને આપવામાં આવ્યું હતું? શું આ લોકો તેનો ઇનકાર કરી નથી ચૂક્યા જે આની પહેલા મૂસાને આપવામાં આવ્યું હતું? આ લોકોએ કહ્યું, બંને જાદુ છે જે એકબીજાની મદદ કરે છે. અને કહ્યું, અમે કોઈને માનતા નથી. હે નબી, આ લોકોને કહો તો લાવો અલ્લાહ તરફથી કોઈ ગ્રંથ જે આ બંને કરતા વધુ માર્ગદર્શન આપનાર હોય. જો તમે સાચા છો, હું તેનું જ અનુસરણ કરીશ. હવે જો તેઓ તમારી આ માંગણી પૂરી કરતા નથી તો સમજી લો કે હકીકતમાં આ લોકો પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરનારા છે. અને એ વ્યક્તિથી વધુ પથભ્રષ્ટ કોણ હશે જે ખુદાઈ માર્ગદર્શન વિના માત્ર પોતાની ઈચ્છાઓનું જ અનુસરણ કરે? અલ્લાહ એવા જુલમીઓને કદાપી સીધો માર્ગ દેખાડતો નથી. અને શિખામણની વાત સતત અમે તેમને પહોંચાડી ચૂક્યા છીએ જેથી તેઓ ગફલતમાંથી જાગૃત થાય. જે લોકોને આ અગાઉ અમે ગ્રંથ આપ્યો હતો તેઓ આ કુરાન ઉપર ઈમાન લાવે છે. અને જ્યારે આ તેમને સંભળાવવામાં આવે છે તો તેઓ કહે છે, અમે આની ઉપર ઈમાન લાવ્યા, આ હકીકતમાં સત્ય છે, અમારા રબ તરફથી, અમે તો પહેલાથી જ મુસ્લિમો છીએ. આ એ લોકો છે જેમને તેમનું વળતર બે વખત આપવામાં આવશે એ દ્રઢતાના બદલામાં જે તેમણે દેખાડી. તેઓ બુરાઈને ભલાઈ વડે મિટાવે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. અને જ્યારે તેમણે બેહુદી વાત સાંભળી તો આમ કહી તેનાથી બાજુએ ખસી ગયા કે અમારા કર્મ અમારા માટે અને તમારા કર્મ તમારા માટે, તમને સલામ, અમે અજ્ઞાનીઓ જેવી પદ્ધતિ અપનાવવા માંગતા નથી. એ નબી, તમે જેને ઈચ્છો તેને માર્ગદર્શન આપી શકતા નથી, પરંતુ અલ્લાહ જેને ચાહે માર્ગદર્શન આપે છે, અને તે એ લોકોને સારી પેઠે જાણે છે જેઓ માર્ગદર્શન સ્વીકારનારા છે. તેઓ કહે છે, જો અમે તમારી સાથે આ માર્ગદર્શનનું અનુસરણ અપનાવી લઈએ તો પોતાની ધરતીમાંથી આંચકી લેવામાં આવીશું. શું આ હકીકત નથી કે અમે એક શાંતિપૂર્ણ હરમને આ લોકો માટે રહેઠાણ બનાવ્યું, જેની તરફ દરેક પ્રકારના ફળો ખેંચાઈ આવે છે અમારી તરફથી રોજી તરીકે? પરંતુ આમાંના ઘણા ખરા લોકો જાણતા નથી. અને કેટલીય એવી વસ્તીઓ અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેના લોકો એમની જીવન સામગ્રી ઉપર ઇતરાઈ ગયા હતા. તો જોઈ લો, એ એમના રહેઠાણો પડેલા છે જેમાં તેમના પછી ભાગ્ય જ કોઈ વસ્યું છે. અંતે તો અમે જ વારસ થઈને રહ્યા. અને તારો રબ વસ્તીઓને નષ્ટ કરનાર ન હતો જ્યાં સુધી તેમની વચ્ચે એક રસૂલ ન મોકલી દેત જે તેમને અમારી આયતો સંભળાવત. અને અમે વસ્તીઓને નષ્ટ કરનાર ન હતા જ્યાં સુધી તેમના રહેવાસીઓ જુલમી ન થઈ જતા. તમને જે કંઈ આપવામાં આવ્યું છે તે માત્ર દુનિયાના જીવનની સામગ્રી છે અને તેની શોભા છે, અને જે કંઈ અલ્લાહની પાસે છે તે આનાથી વધુ સારું અને વધુ સ્થાયી છે. શું તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા? શું એ માણસ જેની સાથે અમે ભલો વાયદો કર્યો હોય અને તેને મેળવવાનો હોય, ક્યારે એ માણસ જેવો હોઈ શકે છે જેને અમે માત્ર દુનિયાના જીવન માટેની સામગ્રી આપી દીધી હોય અને પછી તે કયામતના દિવસે સજા માટે રજૂ થવાનો હોય? અને ભૂલે નહીં આ લોકો એ દિવસને જ્યારે તે આમને પુકારશે અને પૂછશે, ક્યાં છે મારા એ ભાગીદારો જેમના વિશે તમે વહેમ રાખતા હતા? આ વાત જેમને લાગુ પડતી હશે તેઓ કહેશે, હે અમારા રબ, બેશક આ જ લોકો છે જેમને અમે ભટકાવી મૂક્યા હતા. આમને અમે એવી જ રીતે ભટકાવી દીધા જેવી રીતે અમે પોતે ભટકી ગયા. અમે આપની સમક્ષ જાહેર કરીએ છીએ કે તેમની સાથે અમારે કોઈ નિસ્બત નથી. આ લોકો અમારી તો બંદગી કરતા ન હતા. પછી તેમને કહેવામાં આવશે કે પોકારો હવે તમારા ઠેરવેલા ભાગીદારોને. આ તેમને પોકારશે, પરંતુ તેઓ આમને કોઈ જવાબ નહીં આપે. અને આ લોકો યાતના જોઈ લેશે. કદાચ આ લોકો માર્ગદર્શન અપનાવનારા હોત. અને ભૂલે નહીં આ લોકો એ દિવસ જ્યારે તેઓ આમને પોકારશે અને પૂછશે, જે રસૂલો મોકલવામાં આવ્યા હતા તેમને તમે શું જવાબ આપ્યો હતો? તે વખતે આમને કોઈ જવાબ નહીં સૂજે અને ન તો તેઓ પરસ્પર એકબીજાને પૂછી જ શકશે. અલબત્ત જેણે આજે તોબા કરી લીધી અને ઈમાન લઈ આવ્યો અને સત્કાર્ય કર્યા તે જ આ આશા રાખી શકે કે ત્યાં સફળતા મેળવનારા લોકોમાંથી હશે. તારો રબ પેદા કરે છે જે કંઈ ચાહે છે અને તે પોતે જ પોતાના કામ માટે જેને ચાહે છે પસંદ કરી લે છે. આ પસંદગી આ લોકોએ કરવાની નથી. અલ્લાહ પાક છે અને ઘણો ઉચ્ચતર છે એ શિર્કથી જે આ લોકો કરી રહ્યા છે. رَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ. તારો રબ જાણે છે જે કંઈ આ લોકોએ હૃદયોમાં છુપાવી રાખ્યું છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે. તે જ એક અલ્લાહ છે જેના સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી. તેના જ માટે પ્રશંસા છે દુનિયામાં પણ અને આખિરતમાં પણ. હુકમ તેનો જ ચાલે છે અને તેની તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવશો. હે નબી, આમને કહો, ક્યારે તમે વિચાર્યું કે જો અલ્લાહ કયામત સુધી તમારી ઉપર હંમેશ માટે રાત છવાઈ દે તો અલ્લાહ સિવાય એ કયો ખુદા છે જે તમને પ્રકાશ લાવી આપે? શું તમે સાંભળતા નથી? આમને પૂછો, ક્યારે તમે લોકો એ વિચાર્યું કે જો અલ્લાહ કયામત સુધી હંમેશ માટે તમારી ઉપર દિવસ જ છવાઈ દે તો અલ્લાહ સિવાય એ કયો ખુદા છે જે તમને રાત લાવી આપે જેથી તમે તેમાં શાંતિ પ્રાપ્ત કરી શકો? શું તમને દેખાતું નથી? આ તેની જ કૃપા છે કે તેણે તમારા માટે રાત અને દિવસ બનાવ્યા જેથી તમે રાતમાં આરામ મેળવો અને દિવસ દરમિયાન પોતાના રબની કૃપા શોધો. કદાચ તમે આભારી બનો. યાદ રાખે આ લોકો એ દિવસ જ્યારે તે આમને પુકારશે, પછી પૂછશે, ક્યાં છે મારા એ ભાગીદારો જેમને તમે મારા ભાગીદાર સમજતા હતા? અને અમે દરેક ઉમ્મતમાંથી એક એક સાક્ષી લઈ આવીશું, પછી કહીશું, હવે લાવો પોતાની દલીલ. એ વખતે એમને જણાઈ જશે કે સત્ય અલ્લાહના પક્ષે છે અને ગુમ થઈ જશે આમના એ સર્વે જુટાણા જે આ લોકોએ ઘડી રાખ્યા હતા. આ એક હકીકત છે કે કારૂન મૂસાની કોમનો હતો, પછી તે પોતાની કોમ વિરુદ્ધ વિદ્રોહી બની ગયો અને અમે તેને એટલા ખજાના આપી રાખ્યા હતા કે તેની ચાવીઓ બળવાન પુરુષોની એક ટોળી મુશ્કેલીથી ઉપાડી શકતી હતી. એક વખતે તેની કોમના માણસોએ જ્યારે તેને કહ્યું, બહુ હરખાવ નહીં, અલ્લાહ ફૂલી જનારાઓને પસંદ કરતો નથી. જે માલ અલ્લાહે તને આપ્યું છે તેના વડે આખિરતનું ઘર બનાવવાની ચિંતા કર અને દુનિયામાંથી પણ પોતાનો ભાગ ન ભૂલ. ભલાઈ કર જેવી રીતે અલ્લાહે તારી સાથે ભલાઈ કરી છે, અને ધરતીમાં બગાડ પેદા કરવાની કોશિશ ન કર. અલ્લાહ બગાડ પેદા કરનારાઓને પસંદ કરતો નથી. તો તેણે કહ્યું, આ બધું તો મને એ જ્ઞાનના કારણે આપવામાં આવ્યું છે જે હું ધરાવું છું. શું તેને આ જ્ઞાન ન હતું કે અલ્લાહ આ પહેલા એવા અનેક લોકોને નષ્ટ કરી ચૂક્યો છે જે તેનાથી વધારે શક્તિ અને મોટા જૂથ ધરાવતા હતા? અપરાધીઓને તો તેમના ગુનાઓ પૂછવામાં આવતા નથી. Yeah. એક દિવસે તે પોતાની કોમ સામે પોતાના ઠાઠમાઠ સાથે નીકળ્યો. જે લોકો દુનિયાનું જીવન ચાહતા હતા તેઓ તેને જોઈને કહેવા લાગ્યા, કદાચ અમને પણ એ બધું મળત જે કારુનને આપવામાં આવ્યું છે. આ તો મોટો ભાગ્યશાળી છે. પરંતુ જે લોકો જ્ઞાન ધરાવતા હતા તેઓ કહેવા લાગ્યા, અફસોસ તમારી હાલત ઉપર, અલ્લાહનો બદલો વધુ સારો છે એ વ્યક્તિ માટે જે ઈમાન લાવે અને સત્કાર્ય કરે, અને આ બદલો પ્રાપ્ત થતો નથી બલકે ધીરજ રાખનારાઓને. અંતે અમે તેને અને તેના ઘરને ધરતીમાં ખૂપાવી દીધા. પછી તેના હિમાયતીઓની કોઈ ટોળી ન હતી જે અલ્લાહના મુકાબલામાં તેની મદદ માટે આવતી, અને ન તો તે પોતે જ પોતાની મદદ કરી શક્યો. હવે એ જ લોકો જેઓ ગઈકાલે તેના દરજ્જાની ઝંખના કરતા હતા કહેવા લાગ્યા, અફસોસ, અમે ભૂલી ગયા હતા કે અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેની રોજી ચાહે છે વિશાળ કરી દે છે, અને જેને ચાહે છે તેને બાંધી રોજી આપે છે. જો અલ્લાહે અમારી ઉપર ઉપકાર કર્યો ન હોત તો અમને પણ ધરતીમાં ખૂપાવી દેત. અફસોસ, અમને યાદ ન રહ્યું કે કાફિરો સફળતા પામતા નથી. તે આખિરતનું ઘર તો અમે એ લોકો માટે વિશિષ્ટ કરી દઈશું જેઓ ધરતીમાં પોતાની મોટાઈ ચાહતા નથી અને ન બગાડ પેદા કરવા માગે છે, અને સારું પરિણામ તો સંયમી લોકો માટે જ છે. إلا ما જે કોઈ ભલાઈ લઈને આવશે તેના માટે તેનાથી વધુ સારી ભલાઈ છે, અને જે બુરાઈ લઈને આવે તો બુરાઈ કરનારાઓને એવો જ બદલો મળશે જેવા કામ તેઓ કરતા હતા. હે નબી, ખાતરી રાખો કે જેણે આ કુરાનની જવાબદારી તમારી ઉપર મૂકી છે તે તમને શ્રેષ્ઠ અંજામે પહોંચાડવાનો છે. આ લોકોને કહી દો, મારો રબ સારી પેઠે જાણે છે કે માર્ગદર્શન લઈને કોણ આવ્યું છે અને ખુલ્લી ગુમરાહીમાં કોણ પડેલું છે. તમે આ વાતની કદી પણ અપેક્ષા રાખતા ન હતા કે તમારી ઉપર ગ્રંથ ઉતારવામાં આવશે. આ તો માત્ર તમારા રબની મહેરબાનીથી તમારી ઉપર ઉતર્યો છે. તો તમે કાફિરોના મદદગાર ન બનો. અને એવું ક્યારે થવા પામે નહીં કે અલ્લાહની આયતો જ્યારે તમારી ઉપર ઉતરે તો કાફિરો તમને તેમનાથી રોકી રાખે. પોતાના રબ તરફ બોલાવો અને કદાપી મુશ્રિકોમાં સામેલ ન થાઓ. અને અલ્લાહની સાથે કોઈ બીજા ખુદાને ન પોકારો, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. દરેક વસ્તુ નાશ પામવાની છે સિવાય કે તેની હસ્તી. હુકમ તેનો જ ચાલે છે અને તેની જ તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવવાના છો. સૂરે અનકબૂત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. અહસિબ અન્નાસુ અન યુતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. શું લોકોએ એમ માની લીધું છે કે તેઓ માત્ર આટલું કહેવા બદલ છોડી દેવામાં આવશે કે અમે ઈમાન લાવ્યા, અને તેમને અજમાવવામાં નહીં આવે? સદકુ વલયલમન જો કે અમે એ સૌની અજમાયશ કરી ચૂક્યા છીએ જેઓ આમની પહેલા થઈ ગયા છે. અલ્લાહને તો આ જોવું જ છે કે સાચા કોણ છે અને જુઠ્ઠા કોણ. أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَنْ يَسْبِقُونَا سَاءَ مَا يَحْكُمُونَ. અને શું તે લોકો જેઓ ખરાબ કૃત્યો કરી રહ્યા છે એમ માની બેઠા છે કે તેઓ અમારી સામે બાજી લઈ જશે? ઘણો ખોટો અભિપ્રાય છે જે તેઓ બાંધી રહ્યા છે. જે કોઈ અલ્લાહ સાથે મુલાકાતની અપેક્ષા રાખતો હોય તેને ખબર હોવી જોઈએ કે અલ્લાહે ઠેરવેલો સમય આવવાનો જ છે, અને અલ્લાહ બધું સાંભળે છે અને જાણે છે. જે વ્યક્તિ પણ સંઘર્ષ કરશે પોતાના ભલા માટે જ કરશે. બેશક અલ્લાહ દુનિયાવાળાઓનો મોહતાજ નથી. અને જેઓ ઈમાન લાવશે અને સત્કાર્યો કરશે તેમની બુરાઈઓ અમે તેમનાથી દૂર કરી દઈશું અને તેમને તેમના ઉત્તમ કાર્યો મુજબ બદલો આપીશું. અમે મનુષ્યને આદેશ આપ્યો કે પોતાના માતા પિતા સાથે સદવ્યવહાર કરે, પરંતુ જો તેઓ તારી ઉપર દબાણ કરે કે તું મારી સાથે કોઈ એવા ઉપાસ્યને ભાગીદાર ઠેરવે જેને તું મારા ભાગીદાર તરીકે નથી જાણતો, તો તેમનું કહ્યું ન માન. મારી તરફ તમને સૌને પાછા ફરીને આવવાનું છે, પછી હું તમને બતાવી દઈશ કે તમે શું કરતા રહ્યા છો. અને જે લોકો ઈમાન લાવ્યા હશે અને જેમણે સત્કાર્ય કર્યા હશે તેમને અમે જરૂર સદાચારીઓમાં દાખલ કરીશું. عذاب الله લોકોની અંદર કોઈ એવો પણ છે જે કહે છે કે અમે ઈમાન લાવ્યા અલ્લાહ ઉપર, પરંતુ જ્યારે તે અલ્લાહ માટે સતાવવામાં આવ્યો તો તેણે લોકોની ઊભી કરેલી આ અજમાયશને અલ્લાહની યાતનાની જેમ સમજી લીધી. હવે જો તારા રબ તરફથી વિજય અને મદદ આવી પહોંચ્યા તો આ જ માણસ કહેશે, અમે તો તમારી સાથે હતા. શું દુનિયાવાળાઓના દિલોની સ્થિતિ અલ્લાહ સારી પેઠે જાણતો નથી? અને અલ્લાહને તો આ જોવું જ છે કે ઈમાન લાવનારાઓ કોણ છે અને દંભી કોણ. આ કાફીરો ઈમાનવાળાઓને કહે છે કે તમે અમારી પદ્ધતિ અનુસરો અને તમારા ગુનાઓને અમે પોતાની ઉપર લઈ લઈશું, જો કે તેમના ગુનાઓમાંથી કંઈ પણ તેઓ પોતાની ઉપર લેવાના નથી. તેઓ તદ્દન જુઠ્ઠું બોલે છે. હા, તેઓ જરૂર પોતાના બોજા પણ ઉપાડશે અને પોતાના બોજાઓ ઉપરાંત બીજા ઘણા બોજા પણ, અને કયામતના દિવસે એ જુઠ્ઠી વાતો જે તેઓ ઘડતા રહ્યા છે તે માટે ચોક્કસ પૂછવામાં આવશે. અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો અને તે 1,050 વર્ષ ઓછા સુધી તેમની વચ્ચે રહ્યો. અંતે એ લોકોને તોફાને ઝડપી લીધા એ સ્થિતિમાં કે તેઓ જુલમી હતા. પછી નૂહને અને વહાણવાળાઓને અમે બચાવી લીધા અને તેને દુનિયાવાળાઓ માટે એક બોધગ્રહણ કરવા માટેની નિશાની બનાવી મૂક્યો. અને ઇબ્રાહીમને મોકલ્યો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, અલ્લાહની બંદગી કરો અને તેનાથી ડરો, આ તમારા માટે વધુ સારું છે જો તમે જાણો. તમે અલ્લાહને છોડીને જેમને પૂજો છો તેઓ તો માત્ર મૂર્તિઓ છે, અને તમે એક જુઠ્ઠાણું ઘડી રહ્યા છો. હકીકતમાં અલ્લાહ સિવાય તમે જેની પૂજા કરો છો તેઓ તમને કોઈ રોજી પણ આપવાનો અધિકાર ધરાવતા નથી. અલ્લાહ પાસે રોજી માંગો અને તેની જ બંદગી કરો અને તેનો જ આભાર માનો, તેની તરફ જ તમે પાછા લઈ જવામાં આવવાના છો. અને જો તમે ખોટું ઠેરવતા હોવ તો તમારી પહેલાં અનેક કોમો ખોટું ઠેરવી ચૂકી છે, અને પૈગંબર ઉપર સ્પષ્ટપણે સંદેશો પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી. શું આ લોકોએ ક્યારેય જોયું જ નથી કે કેવી રીતે અલ્લાહ સર્જનની શરૂઆત કરે છે અને પછી તેનું પુનરાવર્તન કરે છે? બેશક આ પુનરાવર્તન તો અલ્લાહ માટે વધુ સરળ છે. એમને કહો કે ધરતીમાં હરોફરો અને જુઓ કે તેણે કેવી રીતે સર્જનની શરૂઆત કરી છે. પછી અલ્લાહ બીજી વાર પણ જીવન બક્ષશે. બેશક અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. જેને ચાહે સજા આપે અને જેની ઉપર ચાહે દયા કરે, તેની તરફ તમે પાછા લઈ જવામાં આવવાના છો. તમે તેની પકડથી બચી શકતા નથી, ન ધરતીમાં કે ન આકાશમાં, અને અલ્લાહથી બચાવનાર કોઈ વાલી કે મદદગાર તમારા માટે નથી. જે લોકોએ અલ્લાહની આયતો અને તેની સાથેની મુલાકાતનો ઇનકાર કર્યો છે તેઓ મારી કૃપાથી નિરાશ થઈ ગયા છે અને તેમના માટે પીડાકારી સજા છે. પછી ઇબ્રાહીમની કોમનો જવાબ આ સિવાય કંઈ ન હતો કે તેમણે કહ્યું, કતલ કરી દો આને અથવા બાળી મૂકો આને. અંતે અલ્લાહે તેને આગમાંથી બચાવી લીધો. બેશક આમાં નિશાનીઓ છે એ લોકો માટે જેઓ ઈમાન લાવનારા છે. અને તેણે કહ્યું, તમે દુનિયાની જિંદગીમાં તો અલ્લાહને છોડીને મૂર્તિઓને પોતાની વચ્ચે પ્રેમનું માધ્યમ બનાવી લીધી છે, પરંતુ કયામતના દિવસે તમે એકબીજાનો ઇનકાર અને એકબીજા પર ફિટકાર કરશો, અને આગ તમારું ઠેકાણું હશે અને કોઈ તમારો મદદગાર નહીં હોય. તે વખતે લૂતે તેને માન્યો અને ઇબ્રાહીમે કહ્યું, હું પોતાના રબ તરફ હિજરત કરું છું, તે જબરજસ્ત અને ટહાપણવાળો છે. والكتاب وأن અને અમે તેને ઇસહાક અને યાકૂબ જેવી ઓલાદ એનાયત કરી અને તેના વંશમાં નબુવત અને ગ્રંથ મૂકી દીધા અને તેને દુનિયામાં તેનું વળતર એનાયત કર્યું અને આખિરતમાં તે નિશંક સદાચારીઓમાંથી હશે. الفاحشة ما سبقكم بها من أحد من العالمين. અને અમે લૂતને મોકલ્યો ત્યારે તેણે પોતાની કોમને કહ્યું, તમે તો એ નિર્લજ્જ કૃત્ય કરો છો જે તમારી પહેલા દુનિયાવાળાઓમાંથી કોઈએ નથી કર્યું. શું તમારી દશા આ છે કે પુરુષો પાસે જાઓ છો, વાટ પાડો છો અને પોતાની બેઠકોમાં બુરા કામ કરો છો? પછી તેની કોમ પાસે આ સિવાય કોઈ જવાબ ન હતો કે તેણે કહ્યું, લઈ આવો અલ્લાહની યાતના જો તું સાચો છે. લૂતે કહ્યું, હે મારા રબ, આ નાફરમાન લોકોના મુકાબલામાં મારી મદદ કર. અને જ્યારે અમારા દૂત ઇબ્રાહીમ પાસે ખુશખબર લઈને પહોંચ્યા તો તેમણે તેને કહ્યું, અમે આ વસ્તીના લોકોનો નાશ કરવાના છીએ, આના લોકો સખત જુલમી થઈ ગયા છે. ઇબ્રાહીમે કહ્યું, ત્યાં તો લૂત મોજૂદ છે. તેમણે કહ્યું, અમે સારી પેઠે જાણીએ છીએ કે ત્યાં કોણ કોણ છે. અમે તેને અને તેની પત્ની સિવાય તેના બાકી બધા કુટુંબીજનોને બચાવી લઈશું. તેની પત્ની પાછળ રહી જનારાઓ પૈકી હતી. وقالوا ولا تحزن وقالوا لا تخف ولا تحزن إنا نمدك وأهلك إلا امرأتك كانت من الغابرين. પછી જ્યારે અમારા દૂત લૂત પાસે પહોંચ્યા તો તેમના આગમનથી એ ભારે પરેશાન અને દિલગીર થયો. તેમણે કહ્યું, ડરો નહીં અને દુઃખી ન થાઓ. અમે તમને અને તમારા કુટુંબીજનોને બચાવી લઈશું, તમારી પત્ની સિવાય જે પાછળ રહી જનારાઓમાંથી છે. અમે આ વસ્તીના લોકો ઉપર આકાશમાંથી આપત્તિ ઉતારવાના છીએ એ દુરાચારના કારણે જે તેઓ કરતા રહ્યા છે. અને અમે એ વસ્તીની એક ખુલ્લી નિશાની પાછળ છોડી દીધી છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. અને મધ્યન તરફ અમે તેમના ભાઈ શુએબને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો અને અંતિમ દિવસની અપેક્ષા રાખો. અને ધરતીમાં બગાડ ફેલાવનારા બની અતિરેક ન કરતા ફરો. પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. છેવટે એક ભારે ભૂકંપે તેમને ઝડપી લીધા અને તેઓ પોતાના ઘરોમાં પડેલા ને પડેલા જ રહી ગયા. અને આદ અને સમુદને અમે નષ્ટ કર્યા. તમે એ સ્થળો જોઈ ચૂક્યા છો જ્યાં તેઓ રહેતા હતા. તેમના કામોને શૈતાને તેમના માટે ખુશનુમા બનાવી દીધા અને તેમને સીધા માર્ગથી હટાવી દીધા, જો કે તેઓ હોશિયાર લોકો હતા. અને કારૂન અને ફિરૌન અને હામાનને અમે નષ્ટ કર્યા. મૂસા તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યો, પરંતુ તેમણે ધરતીમાં પોતાની મોટાઈનો ઘમંડ કર્યો, જો કે તેઓ બાજી લઈ જનારા ન હતા. અંતમાં અમે દરેકને તેના ગુના માટે ઝડપ્યા. પછી એમાંથી કોઈની ઉપર પથ્થરો વરસાવતી હવા મોકલી અને કોઈને એક શક્તિશાળી ધડાકાએ ઝડપી લીધા, અને કોઈને અમે જમીનમાં ખૂંપાવી દીધા, અને કોઈને ગરકાવ કરી દીધા. અલ્લાહ તેમની ઉપર જુલ્મ કરનાર ન હતો, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરી રહ્યા હતા. જે લોકોએ અલ્લાહને છોડીને બીજા વાલી બનાવી લીધા છે, તેમનું દ્રષ્ટાંત કરોડિયા જેવું છે, જે પોતાનું એક ઘર બનાવે છે અને સર્વ ઘરોમાં કમજોર ઘર કરોડિયાનું જ હોય છે. કદાચ આ લોકો જાણતા હોત. આ લોકો અલ્લાહને છોડીને જેને પણ પોકારે છે, અલ્લાહ તેને સારી પેઠે જાણે છે, અને તે જ જબરજસ્ત અને ડાપણવાળો છે. આ દ્રષ્ટાંતો અમે લોકોને સમજાવવા માટે આપીએ છીએ, પરંતુ આમને એ જ લોકો સમજે છે જેઓ જ્ઞાન ધરાવે છે. અલ્લાહે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે. હકીકતમાં આમાં એક નિશાની છે ઈમાનવાળાઓ માટે.